શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 20 પાર્વતી દેવીની તપસ્યા વરદાન પ્રાપ્તિ તથા તેમના દ્વારા ગ્રહના મુખમાંથી બ્રાહ્મણ બાળકનો ઉદ્ધાર. મુનિઓએ પૂછ્યું, હે પ્રભુ, દક્ષ કન્યા સતીએ ક્રોધવ શરીરનો પરિત્યાગ કરીને પછી હિમાલયના ઘરમાં કેવી રીતે જન્મ લીધો, મહાદેવજી સાથે તેમનો સંયોગ કેવી રીતે થયો તથા તે બંનેમાં વાર્તાલાપ કેવી રીતે થયો. બ્રહ્માજી બોલ્યા, મુનિવરો, પાર્વતી અને મહાદેવજીની પવિત્ર કથા પાપોનો નાશ કરનારી અને સંપૂર્ણ મનોકામનાઓ પૂરી કરનારી છે, તે કહું છું, સાંભળો. એક સમયની વાત છે, મહર્ષિ કશ્યપ હિમવાનના ઘરે પધાર્યા. તે સમયે હિમવાને પૂછ્યું, હે મુનિ, ક્યાં ઉપાય મને અક્ષય લોકની પ્રાપ્તિ થશે, મારી વધારે ખ્યાતિ થશે અને સત્પુરુષોમાં મને પૂજનીય સમજવામાં આવશે. કશ્યપે કહ્યું, મહાબાહુ, ઉત્તમ સંતાન થવાથી આ બધું પ્રાપ્ત થઈ જાય છે. બ્રહ્મા અને ઋષિઓ સહિત મારી પ્રસિદ્ધિ તો માત્ર સંતાનોના કારણે છે. તેથી હે ગિરિરાજ, તમે કઠોર તપ કરીને ગુણવાન સંતાન શ્રેષ્ઠ કન્યા ઉત્પન્ન કરો. બ્રહ્માજી કહે છે, કશ્યપજીની વાત સાંભળીને ગિરિરાજ હિમાલયે નિયમપૂર્વક એવી તપસ્યા કરી જેની કોઈની સાથે તુલના જ ન થઈ ન શકે. તે તપસ્યાથી બ્રહ્માજી કહે છે, મને બહુ સંતોષ થયો. ત્યારે મેં તેમની પાસે જઈને કહ્યું, ઉત્તમ વ્રતનું પાલન કરનારા હે ગિરિરાજ, હું તમારી આ તપસ્યાથી સંતુષ્ટ છું. તમે ઈચ્છા અનુસાર વરદાન માંગો. હિમાલયે કહ્યું, હે ભગવાન, હું સર્વગુણ સંપન્ન સંતાન ઈચ્છું છું. જો તમે મારા પર પ્રસન્ન છો તો એવું વરદાન આપો. ગિરિરાજની આ વાત સાંભળીને મેં તેમને મનોવાંછિત વરદાન આપતા કહ્યું, શૈલેન્દ્ર, આ તપસ્યાના પ્રભાવથી તમારે ત્યાં કન્યાનો જન્મ થશે, જેના વડે તમને સર્વત્ર કીર્તિ પ્રાપ્ત થશે. તમારે ત્યાં કરોડો તીર્થો નિવાસ કરશે. તમે સમસ્ત દેવતાઓના પૂજ્ય થશો તથા પોતાના પુણ્ય વડે દેવતાઓને પણ પાવન કરશો. ત્યાર પછી ગિરિરાજે સમય અનુસાર પોતાની પત્ની મેનાના ગર્ભથી અર્પણા નામની એક કન્યા ઉત્પન્ન કરી. અર્પણા ઘણા સમય સુધી નિરાહાર રહી. તેને ઉપવાસથી રોકતા માતાએ કહ્યું, બેટી ઉમા, ઉમા એટલે કે આવું ન કર. આ સમયે મેના માતૃસ્નેહથી દુઃખી થઈ રહ્યા હતા. માતા એમ કહેવાથી કઠોર તપસ્યા કરનારા પાર્વતી દેવી ઉમા નામથી સંસારમાં પ્રસિદ્ધ થયા. પાર્વતીની તપસ્યાથી ત્રણે લોક સંતપ્ત થઈ ઉઠ્યા. ત્યારે મેં એટલે કે બ્રહ્માજીએ તેમને કહ્યું, દેવી, તમે આવી કઠોર તપસ્યાથી સગળા લોકને સંતાપ આપી રહ્યા છો. કલ્યાણી, આ આખા જગતની ઉત્પત્તિ તમે જ કરી છે, પોતે જ આનું સર્જન કરીને હવે તેનો વિનાશ ન કરો. હે જગન માતા, તમે પોતાના તેજથી ત્રિલોકને ધારણ કરો છો, પછી કઈ એવી વસ્તુ છે જેને તમે આ સમયે પ્રાપ્ત કરવા ઈચ્છો છો તે મને જણાવો. દેવીએ કહ્યું, હે પિતામાં, હું સેના માટે તપસ્યા કરું છું એ તમે સારી રીતે જાણો છો, પછી મને કેમ પૂછો છો? ત્યારે મેં પાર્વતીને કહ્યું, શુભા, તમે જેમના માટે તપ કરો છો એ સ્વયં તમારું વર્ણન કરશે. ભગવાન શંકર જ સર્વશ્રેષ્ઠ પતિ છે, એ સગળા લોકેશ્વરોના પણ ઈશ્વર છે. અમે તો સદા તમને આધીન રહેનારા કિંકર છીએ. દેવી, એ દેવતાઓના પણ દેવતા પરમેશ્વર અને સ્વયંભૂ છે. તેમનું સ્વરૂપ અત્યંત ઉદાર છે, તેમની સમાનતા કરી શકે એવું કોઈ નથી. ત્યાર પછી દેવતાઓએ આવીને પરમ સુંદરી પાર્વતીને કહ્યું, દેવી, ભગવાન શંકર થોડા સમયમાં તમારા સ્વામી થશે, હવે એમના માટે તપસ્યા કરશો નહીં. આમ કહીને દેવતાઓ ગિરિરાજ કુમારીની પ્રદક્ષિણા કરીને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. પાર્વતી પણ તપસ્યાથી નિવૃત્ત થઈ ગયા, પરંતુ પોતાના આશ્રમમાં જ રહેવા લાગ્યા. એક દિવસે પોતાના આશ્રમમાં ઉગેલા એક અશોક વૃક્ષનો આશરો લઈને ઊભા હતા ત્યારે ભગવાન શંકર ત્યાં પધાર્યા। તેમના લલાટમાં ચંદ્રાકાર તિલક હતું, એ બહુ ઠીંગણું અને વિકૃત રૂપ ધારણ કરીને આવ્યા હતા। તેમનું નાક કપાયેલું હતું, ખૂબ તેમનું નાક કપાયેલું હતું, ખૂંદ નીકળી ગઈ હતી અને વાળ એટલે કેશનો અંતિમ ભાગ પીળો પડી ગયો હતો। તેમના મુખની આકૃતિ પણ કદરૂપી હતી। તેમણે પાર્વતીને કહ્યું, દેવી હું તમારું વરણ કરું છું। યુમા યોગ સિદ્ધ થઈ ગયા હતા। આંતરિક ભાવની શુદ્ધિથી અંતકરણ શુદ્ધ થઈ ગયું હતું। એ સમજી ગયા કે આ સાક્ષાત ભગવાન શંકર પધાર્યા છે। ત્યારે તેમની કૃપા પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પાર્વતીએ અર્ધ્ય પાદ્ય અને મધુપર્કથી તેમનું પૂજન કરીને કહ્યું, ભગવાન હું સ્વતંત્ર નથી, ઘરમાં મારા પિતા સ્વામી છે, એ જ મને આપવામાં સમર્થ છે, હું તો તેમની કન્યા છું। આ સાંભળીને દેવાદિદેવ ભગવાન શંકરે તે વિકૃત રૂપે જ હિમાલયના ઘરે જઈને કહ્યું, શૈલેન્દ્ર મને તમારી કન્યા આપો। આવા વિકૃત વેશમાં અવિનાશી રુદ્રને આવેલા જાણીને ગિરિરાજને શ્રાપનો ભય લાગ્યો। તેમણે ઉદાર થઈને કહ્યું, ભગવાન બ્રાહ્મણો આ પૃથ્વીના દેવતા છે, હું તેમનો અનાદર કરતો નથી, પરંતુ મારા મનમાં જે કામના છે તે સાંભળો, મારી પુત્રીનો સ્વયંવર થશે, તેમાં તે જેનું વર્ણન કરશે તે જ તેનો પતિ થશે। હિમાલયની વાત સાંભળીને ભગવાન શંકરે દેવી પાસે આવીને કહ્યું, તમારા પિતાએ સ્વયંવર કરવાની વાત કરી છે, તેમાં તમે જેનું વર્ણન કરશો તે તમારો પતિ થશે। તે સમયે કોઈ રૂપવાનને છોડીને મારા જેવા અયોગ્યનું તમે કઈ રીતે વર્ણન કરશો? તેમની વાત સાંભળીને પાર્વતીએ વિચાર કરીને કહ્યું, મહાભાગ તમારે બીજો કોઈ વિચાર કરવો ન જોઈએ, હું તમારું જ વર્ણન કરીશ, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી, અથવા જો તમને મારા પર સંદેહ છે તો હું અહીં જ તમારું વર્ણન કરું છું। આ પ્રમાણે કહીને પાર્વતીએ પોતાના હાથે અશોકનો ગુચ્છ લઈને ભગવાન શંકરના ખભા પર મૂકીને કહ્યું, હે દેવ મેં તમારું વર્ણન કરી લીધું। ભગવતી પાર્વતી દ્વારા પ્રમાણે વર્ણન કર્યા પછી ભગવાન શંકરે તે અશોક વૃક્ષને પોતાની વાણી દ્વારા સજીવન કરતા હોય એમ કહ્યું, અશોક તમારા પરમ પવિત્ર ગુચ્છથી મારું વર્ણન થયું છે, તેથી તમે જરાવસ્થાથી રહિત અને અમર થશો, તમે જેવું ઈચ્છો તેવું રૂપ ધારણ કરી શકશો, તમારામાં ઈચ્છા પ્રમાણે ફૂલ લાગશે, તમે સર્વ કામનાઓને પૂરી કરનાર સર્વ પ્રકારના આભૂષણ રૂપ ફૂલો અને ફળોથી સંપન્ન અને મારા અત્યંત પ્રિય થશો, તમારામાં સર્વ પ્રકારની સુગંધ હોવાથી તમે દેવતાઓને પ્રિય બની જશો। આમ કહીને જગતનું સર્જન અને પાલન કરનારા ભગવાન શંકર હિમાલય કુમારી ઉમાની વિદાય લઈને ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા। તેમના ચાલ્યા ગયા પછી પાર્વતી દેવી પણ તેમનામાં મન પરોવીને એક શિલા પર બેસી ગયા। એ જ સમયે દેવાધિદેવ શિવ સ્વયં લીલા કરવા માટે બ્રાહ્મણ બાળકના રૂપમાં નજીકના સરોવરમાં પ્રગટ થયા। તે સમયે તે બાળકને ગ્રાહે એટલે કે મગરે પકડી લીધો હતો। તે બાળકે કહ્યું, હાય ગ્રાહે પકડી લેવાથી હું નિશ્ચેતન થઈ રહ્યો છું, કોઈ હોય તો મને આવીને બચાવે। પીડિત બ્રાહ્મણનો પોકાર સાંભળીને કલ્યાણમયી દેવી પાર્વતી એકાએક ઊભા થઈ ગયા અને ત્યાં ચાલ્યા ગયા। જ્યાં તે પીડિત બ્રાહ્મણ બાળક હતો ત્યાં જઈને પાર્વતીએ જોયું, એક બહુ સુંદર બાળક ગ્રાહના મુખમાં પડીને થરથર ધ્રુજી રહ્યો છે। ગ્રાહે ખેંચવાથી તે તેજસ્વી બાળક બહુ આર્તનાદ કરવા લાગ્યો। તે ગ્રાહનો કોળિયો બનેલા બાળકને જોઈને દેવી ઉમા દુઃખી થઈ ગયા અને બોલ્યા, ગ્રાહરાજ આ પોતાના પિતા માતાનો એક જ બાળક છે, આને તરત છોડી દો। ગ્રાહે કહ્યું, દેવી છઠ્ઠા દિવસે જે સર્વપ્રથમ મારી પાસે આવી જાય છે તેને જ વિધાતાએ મારો આહાર નિશ્ચિત કર્યો છે। મહાભાગા આ બાળક આજે છઠ્ઠા દિવસે બ્રહ્માજીની પ્રેરણાથી મારી પાસે આવ્યો છે, તેથી આને હું કોઈ રીતે છોડીશ નહીં। દેવી બોલ્યા, ગ્રહરાજ એટલે કે મગર મેં હિમાલયના શિખર પર જે ઉત્તમ તપસ્યા કરી છે તેનું પુણ્ય લઈને આ બાળકને છોડી દો, હું તમને નમસ્કાર કરું છું। ગ્રાહે કહ્યું, देवी तमे थोड़ी के वधारे जे उत्तम तपस्या करी छे ते बधी मने आपी दो तो हूँ आ बाळक ने तरत छोड़ी दईश। देवी बोलिया, महाग्रा मैं जन्म थी लईने आज सुधी जे पुण्य कर्म पुण्य कर्यु छे ते बधु तमने समर्पित छे, आ बाळक ने छोड़ी दो। देवी आटलू कहता आज तेमनी तपस्या थी विभूषित थईने ते ग्रह मध्याह्न कालना सूर्यनी जेम तेज थी प्रकाशित थई गयो। તે સમયે તેની સામે જોવું પણ મુશ્કેલ બની રહ્યું હતું। ગ્રાહે સંતુષ્ટ થઈને વિશ્વને ધારણ કરનારા દેવીને કહ્યું, હે મહાવ્રતા, તમે આ શું કહ્યું? સારી પેઠે વિચારીને જુઓ તો ખરા, તપસ્યાનું ફળ ઘણા કષ્ટથી પ્રાપ્ત થાય છે, તેથી તેનો પરિત્યાગ કરવો એ સારું ન કહેવાય। તમે તમારી તપસ્યા લઈ લો, હું આ બાળકને પણ છોડી દઉં છું। દેવીએ કહ્યું, ગ્રાહ, મારા શરીરનો ભોગ આપીને પણ બ્રાહ્મણની રક્ષા કરવી જોઈએ। તપસ્યા તો હું ફરીથી કરી લઈશ, પરંતુ આ બ્રાહ્મણ ફરી મળી શકશે નહીં। મહાગ્રા, મેં સારી પેટે વિચાર કર્યા પછી તપસ્યા દ્વારા બાળકને છોડાવ્યો છે। તપસ્યા બ્રાહ્મણોથી શ્રેષ્ઠ નથી, હું બ્રાહ્મણને શ્રેષ્ઠ માનું છું। ગ્રહરાજ, હું તપસ્યા આપીને પાછી નહીં લઉં। કોઈ પણ મનુષ્ય પોતે આપેલી વસ્તુને પાછી લેતો નથી, તેથી આ તપસ્યા તમને જ સુશોભિત કરે, આ બાળકને છોડી દો। પાર્વતી આ પ્રમાણે કહેવાથી સૂર્ય જેવા તેજસ્વી ગ્રાહે તેમની પ્રશંસા કરી અને તે બાળકને છોડી દીધો તથા દેવીને નમસ્કાર કરીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયો। પોતાની તપસ્યાની હાનિ થઈ એમ સમજ્યા પછી પાર્વતીએ ફરી તપસ્યાનો આરંભ કર્યો। તેમને પુનઃ તપસ્યા કરવા માટે ઉત્સુક જાણીને ભગવાન શંકરે પ્રગટ થઈને કહ્યું, દેવી હવે તપસ્યા ન કરો, તમે પોતાનું તપ મને જ સમર્પિત કર્યું છે, તેથી તે હજાર ગણું થઈને તમારા માટે અક્ષય થઈ જશે। આ પ્રમાણે તપસ્યા અક્ષય થવાનું ઉત્તમ વરદાન મળતા ઉમાદેવી બહુ પ્રસન્ન થયા અને સ્વયંવરની પ્રતીક્ષા કરવા લાગ્યા। અધ્યાય 20 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, બોલો શ્રી આશાપુરા માત કી